એટલે અમને વધારે દુઃખ લાગ્યું હતું. શાસ્ત્રીજી મહારાજનો હાથ પકડી અને લઈ ગયા એવા મોટા સમર્થ સંત. આમ આપણી ગુરુ પરંપરામાં નથી, પણ શાસ્ત્રીજી મહારાજ એમને ગુરુ માનતા. એવી રીતે ગુરુ માનતા કારણ કે ગોપીનાથ પુરાણી સ્વામીની સાથે સ્વામીને બહુ અલ્પ સમય, 1.5 વર્ષ, 1.5 થી 2 વર્ષ, વધારે નહીં, એમ એટલો જ રહેવાનો યોગ મળ્યો. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા અને 1.5 મહિનામાં તો સ્વામી ધામમાં ગયા, ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં ગયા, દીક્ષા લીધી અને તરત જ, એમ શાસ્ત્રીજી મહારાજ દીક્ષા લીધી 1.5 ભાદરવા મહિનામાં અને સ્વામી 1.5 આસો મહિનામાં ધામમાં ગયા. અને બીજી બાજુ ઘણા બધા સંતો હતા, એમાં નારાયણદાસ સ્વામીએ અગ્નિ સંસ્કાર વખતે, ગોપીનાથ પુરાણી સ્વામીના અગ્નિ સંસ્કાર વખતે કાંડુ પકડીને એક બાજુ લઈ ગયા. એટલે શાસ્ત્રીજી મહારાજે મનોમન નક્કી કર્યું છે, આવા મોટા સમર્થ સંત, એમણે આપણું કાંડુ ઝાલ્યું, ગુરુ તો ધામમાં ગયા, પણ હવે એવા સમર્થ સંતની અનુવૃત્તિમાં રહેવું અને એ આપણા ગુરુ. સ્વામીના હૃદયમાં જે આ ભાવ ઉઠ્યા, સ્વામીની મુમુક્ષુતા જોઈ નારણદાસ સ્વામીએ એમનો હાથ પકડ્યો. અને નારણદાસ સ્વામી તો એવા ભગવાન જેવા સાધુ, એટલે જીવને જોવે. સત્સંગની ભવિષ્યમાં કોઈ રક્ષા કરનાર કે સ્તંભ સમાન રહેન થનાર કોઈ હશે તો એ આ એક દેખાય છે. અને જેને સત્સંગની ચિંતા હોય તો એવા જીવને એ ઓળખી પણ જાય. ખાલી કાંડુ પકડીને લઈ ગયા એટલું નહીં, ત્યાર પછી 12 વર્ષ સુધી સ્વામી ધામમાં ગયા નારણદાસ સ્વામી, ત્યાં સુધી 1986 સુધી, વિક્રમ સંવત, તો ત્યાં સુધી નારણદાસ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજનું જે રીતે ઘડતર કર્યું, એમને જે રીતે સાચવા જતન કર્યું, જેમ બાપ છે એ પોતાના વાલસો યા મોટા દીકરાને ટ્રેન કરે પેઢી માટે, બિઝનેસ માટે, ધંધા માટે, એમ એમને સત્સંગ માટે કહ્યા છે. અને એટલે શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત એવું કહેતા કે મારા જીવનમાં જે કાંઈ છે એ મોટા સંતોનો રાજીપો છે. એ મોટા સંતો એટલે ઘણા બધા સંતોનો રાજીપો એમના ઉપર, પણ વિશેષ કરીને જો કોઈનો હોય તો એ સદગુરુ નારણદાસ સ્વામી, એમનો અતિ રાજીપો. જોકે સદગુરુ નારણદાસ સ્વામીને 60 જેટલા શિષ્યો, અને ઓફિશિયલી શાસ્ત્રીજી મહારાજ નારણદાસ સ્વામીના શિષ્ય પણ નહીં, છતાંય એમની જે રીતે સેવા કરી, જે રીતે એમની અનુવૃત્તિને સમજ્યા, જે રીતે એમના આધ્યાત્મિક જીવનનો શાસ્ત્રીજી મહારાજે લાભ લીધો, એમાંથી જે શીખ્યા, એ કદાચ એવું હશે કે નારણદાસ સ્વામીના ઓફિશિયલ શિષ્યો પણ એટલું નહીં શીખી શક્યા હોય. એટલે જ નારણદાસ સ્વામી વિશેષ ધ્યાન રાખતા હોય, જતન કરતા હોય. આ બધા પ્રસંગોને જોતા આપણી ગુરુ પરંપરામાં નારણદાસ સ્વામી ન હોવા છતાં પણ શાસ્ત્રીજી મહારાજ એમને સદૈવ ગુરુ માનતા રહ્યા. આપણે પણ એમને ગુરુ પરંપરાની અંદર સદૈવ યાદ કરીએ છીએ. અહીંયા પરંપરા છે, નારણદાસ સ્વામીનો ફોટો છે, બધી જગ્યાએ લગભગ આપણા ગુરુકુલોની અંદર. કારણ કે જો આ સંતે ખેવના ન કર્યું હોત તો કદાચ આપણને અત્યારે જે મળ્યું છે ને એ એવું ન મળ્યું હોત. શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામના મુક્ત હતા એ વાત 100%, પણ મહારાજના બીજા વચનોને જોઈએ તો અક્ષરધામના મુક્ત હોય અને જો સારો યોગ ન મળે તો મહારાજે ડાઉટ કર્યો છે એવો બહુ મોટો. એમ શાસ્ત્રીજી મહારાજને અક્ષરધામમાંથી અહીંયા મોકલ્યા અને સાથે સદગુરુ નારણદાસજી સ્વામી એમને વિશે રહી અને મહારાજે એમને પ્રેરણા કરી, એમને નિમિત્ત બનાવી અને શાસ્ત્રીજી મહારાજનું જે ઘડતર કર્યું ને એટલે આપણી પાસે આ ઉજળી ચોક છે, નહીંતર હજી એમાં કંઈક ખામી રહી ગઈ હોત. એવા નારણદાસજી સ્વામી, એમના જીવન પ્રસંગો, એમનું આપણે શ્રવણ કરવું છે. એક વખત પૂજ્ય દેવપ્રસાદ સ્વામી વાત કરતા હતા કે સ્વામી જ્યારે નારણદાસ સ્વામી એવું નામ બોલાય ને એટલે શાસ્ત્રીજી મહારાજના આમ ગળું રૂંધાઈ જાય, આંખમાં જળજળી આવી જાય. સંતોએ દર્શન કર્યા હોય એમને ખબર હશે. આવું ઘણા વખત જ્યારે પણ ખાલી નામ પડે નારણદાસ સ્વામીનું અને શાસ્ત્રીજી મહારાજને ભાવથી હૃદય ભરાઈ જાય. એમને એમના અગણિત ઉપકારો યાદ આવતા હશે. હા સ્વામી, હાજર નહોતા થઈ ગયા એટલે મોડા પીડ્યા હતા. સમાચાર સ્વામી ઉના બાજુ કંઈક વિચરણમાં હતા, યાદ કરતા હતા પણ પહોંચી ન શક્યા. એનો વસવસો સ્વામીને કાયમ રહી ગયો કે હું સ્વામીની ભેળો ન થઈ શક્યો. એમની સાથે સાથે એમના અનંત ઉપકારો પણ યાદ આવતા હોય. પોતાના શિષ્ય તરીકે રાખ્યા નહીં અને છતાંય શિષ્ય કરતા વધારે ધ્યાન રાખ્યું. કદાચ પોતાના શિષ્યોને જે સાધુતાની રીત નહીં શીખવી હોય એ સ્વામીને શીખવી. અને એ બધું સ્વામીએ જોયું, એ બધા ઉપકારો એ સ્વામીને કાયમ યાદ આવતા હોય. આપણે આમાંથી શીખવા જેવું એવું કે એક સાચા શિષ્ય હોય તો ખાલી ગુરુ પૂર્ણિમાનો દિવસ આવે અને આપણે જઈને ગુરુને બે દંડવટ કરી આવીએ, એકાદો ફૂલનો હાર પહેરાવી આવીએ, એટલામાં પૂરું નથી થઈ જતું. એના અગણિત ઉપકારો, એ ઉપકારો આપણને નજર સમક્ષ દેખાય અને આપણે હૃદયથી એમનો આભાર માનીએ તો એ સાચી ગુરુ પરંપરા, ગુરુ પૂર્ણિમા કરી કહેવાય. સ્વામીને જ્યારે નારણદાસ સ્વામીનું નામ યાદ આવે અને નારણદાસ સ્વામીના બધા ઉપકારો આમ નજર સામે તરી આવતા હશે ને એવો ઉપકાર કોઈ કરી ન શકે એવું એમને હૃદયમાં થતું હશે ત્યારે એમના હૃદયમાંથી આવો ભાવ અતિ લાગણીશીલ થઈ જતા હશે, નહીતર સ્વામી બહુ ઓછા ભાવુક થતા. સહેજે ગંભીર પ્રકૃતિ, સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો એમાં દેખાય, પણ નારાયણદાસ સ્વામીનું નામ આવે અને અયો હાથ ન રહે. એવું આપણે જે મોટા સંતોની સેવા હોય, આપણા ગુરુ છે, એમના પણ આપણી ઉપર એટલા જ ઉપકાર હોય. સવાર સાંજ ક્યારેક એકલા બેઠા હોઈએ તો ટીવી ચાલુ કરીને ન બેસી જવું, સત્વગુણ વર્તતો હોય ને તો ક્યારેક આ ઉપકારોને યાદ કરવા. અને એવા ઉપકારોને યાદ કરીને હૃદય ભરાય તો એ આપણી સાચી સંપત્તિ છે. જેમ ધનવાન પુરુષ હોય તો એ પોતાના બેંકની અંદર કેટલું બેલેન્સ છે એ ખાલી આમ યાદ કરે ને, ફલાણા એકાઉન્ટમાં આટલું છે, ફલાણી બેંકના એકાઉન્ટમાં આટલું છે, યસ બેંકમાં આટલું છે, પાછું આવી ગયું છે એટલે વાંધો નથી, હા સ્વિસ બેંકમાં આટલું છે, એ ખાલી યાદ કરે ને ત્યાં આમ પાવર ચડી જાય. એમ આપણે ભગવાનના માર્ગે આવા સંતોના ઉપકાર એમને યાદ કરીએ ને આપણા જીવની અંદર બળ આવે કે હમણાં આપણું કેવું ધ્યાન રાખ્યું. અને એવા પ્રસંગો દરેકના જીવનમાં બન્યા હોય, શું કહ્યું મનીષભાઈ, બન્યા હોય કે નહીં? દરેકના જીવનમાં હોય, પણ આપણે ક્યારેક યાદ ન કરતા હોય એટલું જ હોય, અથવા તો એનો જોઈએ એટલો લાભ ન લઈ શકતા હોય. પ્રસંગ તો જ્યારે બની ગયો ત્યારે આપણી ઉપર આપણને અહેસાસ પણ થયો હોય. કાલે જ એક ભગવાનના ભગત હતા, એ વાત કરતા હતા, એમના માતા પિતા કંઈક વડોદરા બાજુ ગયા હશે અને ત્યાંથી આવતા હતા અને એમની કારને ટક્કર લાગી ગઈ. હાઈવે ઉપર હોય પણ મહારાજે રક્ષા કરી, અંદર બેઠેલાને કોઈને કંઈ ન થયું. બોલતા બોલતા બિચારાને આંખમાં આંસુડ આવી ગયા કે મહારાજે કેવી રક્ષા કરી અમારી. એ તો નહોતા, માતા પિતા હતા. ભગવાને આપણી રક્ષા કરી હોય, સંતોના નાના મોટા બીજા ઉપકાર હોય તો એને કાયમ યાદ કરવા અને એનાથી હૃદય ભરવું. એનાથી આપણું હૃદય શુદ્ધ થાય છે. ભગવાનના એકાંતિક સંતોના ગુણો એ આપણું હૃદય ધારણ કરી શકે એવું તૈયાર થાય છે. મહારાજે પ્રથમ પ્રકરણના 67મા વચનામૃતમાં કહ્યું છે કે સત્પુરુષના ગુણ મુમુક્ષુને વિશે કેવી રીતે આવે છે, ત્યાં મહારાજે આ પ્રોસેસ બતાવી છે. મહારાજ કહે કે પહેલા પોતાને વિશે જે અવગુણ હોય એમનો પરિતાપ કરે કે અરે હું તો આવો છું, મારે વિશે હજી આટલા દોષો છે, અને ભગવાનના એકાંતિક સંત મારા ગુરુ એ તો આવા છે, બહુ મોટા છે, એમને જગતની સહેજ પણ સ્પૃહા નથી, જગતના ભાવમાં ક્યાંય લેવાતા નથી. પોતાના અવગુણોનું ચિંતવન કરે અને સત્પુરુષના ગુણનું ચિંતવન કરે અને એમ પરિતાપ કરે તો એ પરિતાપ કરતાં કરતાં મહારાજ કે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉદય થાય છે અને સત્પુરુષના ગુણ છે એ મુમુક્ષુને વિશે પ્રગટે છે. આવી રીતે પરિતાપ કરવો એ જેમ ખેતી હોય અને ખેતરને પહેલાં ખેડવામાં આવે ખેડવાનો અર્થ એવો છે કે અવગુણોને પરિતાપ કરવો, નાશ કરવો, ખેડવું. એને હૃદય છે એ અવગુણોનું, આપણા અવગુણોનું ચિંતન કરવાથી હૃદય છે એ ખેડાય છે, કોમળ બને, માટી પોચી બને. ખેતર ખેડાય એટલે માટી નોખી પડે એટલે પોચી થાય. અને પછી એમાં સત્પુરુષના ગુણ એને ધારણ કરે એટલે બીજ વાવે, વરસાદ થાય, અને એમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિરૂપી પાક છે એ અંકુરિત થાય. આવી રીતે એક સામાન્ય જીવની અંદર ભગવાનના એકાંતિક સત્પુરુષના એકાંતિક ગુણો છે, એકાંતિક ધર્મ છે, એનું વાવેતર થાય છે. એટલા માટે આ શાસ્ત્રીજી મહારાજના પ્રસંગમાંથી આપણે શીખવા જેવું, અને આદર્શ શિષ્ય બનવા માટે પણ આપણે એવા ગુરુના, અને આપણને એવા મળ્યા છે, એક બે ત્રણ, એક ગુરુ જો લોકમાં મળી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. આપણે તો આખી ઝોક મળી ગઈ એવી. શાસ્ત્રીજી મહારાજ, પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી, મુગટ સ્વામી, કોઠારી સ્વામી, જોગી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, અત્યારે ગુરુ મહારાજ, બધા સંતો. તો આપણા જેટલા ભાગ્યશાળી તો કોણ ભાઈ? પણ આપણે થોડુંક યાદ કરવાનું ભૂલી જઈએ છીએ, એટલે એ સંતોને જેટલો લાભ થયો એટલો લાભ આપણને નથી થતો. નિત્ય મહારાજે તો વચનામૃતમાં એવું કહ્યું છે, વરતાલના પાંચમા વચનામૃતમાં, કે ભગવાનની પ્રસાદીએ યુક્ત સંતની પણ માનસી પૂજા કરે, એટલે માનસી પૂજામાં સંતને યાદ કરી અને એમને જમાડે પ્રસાદીએ, તો એમને 100 જન્મે કસર ટળવાની હોય એ આને આ જન્મે ટળી જાય. કેટલો બધો મહિમા છે! એ માત્ર કહેવા ખાતર છે એવું નથી, એ તો ઉપાય છે કે 100 જન્મની કસર એક જન્મમાં ટાળી નાખવી. 100 જન્મે જે શુદ્ધ થવાના છીએ, 100 જન્મે અક્ષરધામને પામવાના છીએ, એ આને આ જન્મે એવા શુદ્ધ થઈ જઈએ અને આને આ જન્મે અક્ષરધામને પામી જઈએ, કેટલી મોટી વાત છે! આ પુરુષોત્તમ નારાયણ એમણે બતાવેલો ઉપાય છે. હવે ખાલી આપણે કરવાનો બાકી છે. એટલે શાસ્ત્રીજી મહારાજના પ્રસંગમાંથી દરરોજ નિત્ય જો નિયમ રાખીને કરીએ ને, કદાચ આમ સ્પેશિયલ ન થઈ શકતું હોય તો આવી રીતે માનસી પૂજામાં ગુરુને યાદ કરી લઈએ, જે સંતોએ આપણને શીખવ્યું છે એમના ઉપકારને યાદ કરી લઈએ, અને આપણું હૃદય ભરાય. યાદ કરવા ખાતર કરીએ એમ નહીં હો, એમ તો શિક્ષક દિવસના દિવસે છોકરા હોય શિક્ષકને યાદ કરતા હોય એમ નહીં, હૃદય ભરાઈ જાય અહોભાવ સાથે, વાસ્તવિકતાથી, તો એમનો બેનિફિટ છે આપણને બહુ મળે. શાસ્ત્રીજી મહારાજ જેમને ગુરુ માનતા એવા નારણદાસ સ્વામી, સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ વાંક્યા હતું. ગોપીનાથ પુરાણી સ્વામી પણ વાંક્યાના, સ્વામી પણ વાંક્યાના. સત્સંગમાં એવું કહેવાય કે ભાદરાના 18 મુક્તો અને 19મા પૂજ્ય જોગી સ્વામી આપણા. અને બીજી બાજુ આમ જોવા જઈએ ને તો વાંક્યા ગામમાંથી એટલા બધા મુક્તો સત્સંગને પ્રાપ્ત થયા છે કે કદાચ બીજું એવું ગામ હશે ભાદરા પછી કે મુક્તોની ખાણ કહેવાય. આપણે આગળના પ્રસંગોમાં જોયું હતું કે વાંક્યા ગામના કેટલા કેટલા એકાંતિક ભક્તો, દેવરાજ બાપા ઠુમ્મર, વૈજનાથ મહારાજ, ગોપીનાથ પુરાણી સ્વામી, નારણદાસ સ્વામી, કેટલા બધા મુક્તો થઈ ગયા ગ્રહસ્થની અંદર, અને સાથે સાથે સંતોમાં પણ. સંતો અવારનવાર પધારે વાંક્યા ગામ. ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદા સ્વામી વગેરે સંતોનું સતત વિચરણ અને સત્સંગનું પોષણ પણ ગામની અંદર એવું. દેવરાજ બાપા, વૈજનાથ મહારાજ આ બધાનો સત્સંગ એટલે સહેજે ગામમાં બાળક, યુવાન, આબાલ, વૃદ્ધ, આખો માહોલ અલગ ગામનો. એમ એટલે સહેજે એટલા મુક્તો થાય. એમ જોકમાં આવી અને મુક્તોનું સર્જન થાય અને સાથે સાથે મહારાજ પણ પ્રેરણા કરીને મોકલે એટલે સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે. એવી રીતે આ નારણદાસ સ્વામી જેવા અક્ષરધામમાંથી અહીંયા પધારવાના સંત હોય તો એમને પણ એવી ઈચ્છા થાય કે હાલો આવો માહોલ છે તો ત્યાં એ ગામને પસંદ કરીએ. વિક્રમ સંવત 1906 સાલ ચૈત્ર સુદી 10મી એટલે રામનવમીના બીજે દિવસે નારણદાસ સ્વામીનો આ પવિત્ર વાક્યા ગામમાં જન્મ થયેલો. ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા એમના પહેલાં 2 વર્ષે. ગોપાળાનંદ સ્વામી 1908 ધામમાં ગયા. નારણદાસ સ્વામીનો જન્મ 1906. બાળપણનું નામ, નારણદાસ સ્વામીનું બાળપણનું નામ અર્જણ ભગત હતું. અત્યાર સુધીમાં આપણે જાજા બધા અર્જણ છે આપણી પરંપરામાં. પૂજ્ય કેશવ જીવન સ્વામી 2 વખત વચ્ચે યાદ કરાવતા હતા. સ્વામી કે ધર્મ સ્વરૂપદાસ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ અર્જણ ભગત, નારણદાસ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ અર્જણ ભગત અને શાસ્ત્રીજી મહારાજનું પૂર્વાશ્રમનું નામ અર્જણ ભગત. 6-7 સંતો છે, એમાંથી 3 તો અર્જણ ભગત હતા. બોલો, એટલે વિક્રમ સંવત 1906 સાલ ચૈત્ર સુધી 10મીનો દિવસ નારણદાસ સ્વામી એમનો જન્મદિવસ. બાળપણથી જ અર્જણ ભગતની અંદર સત્સંગના સંસ્કારો એ રડાયેલા. પિતાનું નામ કાળાભાઈ હતું, માતાનું નામ જશોદાબેન હતું. બોદર પરિવાર, બોદર ફેમિલી. આજે પણ એ પરિવારની અંદર સત્સંગ ખૂબ સારો છે. આપણે એટલાન્ટાની અંદર એક મનીષભાઈ પટેલ છે, એમના સસરા હિંમતભાઈ બોદર એ નારણદાસ સ્વામીના કુળમાં એ પણ ખૂબ સારા સત્સંગી છે. એટલે બોદર અર્જણભાઈ કાળાભાઈ એમ. ધીરે ધીરે અર્જણ ભગત છે એ દેવરાજ બાપાના યોગમાં આવ્યા અને ગામની અંદર બીજા એક એવા હરિભગત રાઘવભાઈ માદળિયા હતા પટેલ. કંઠ ખૂબ સારો. ગામની અંદર મંદિર સવાર સાંજ લાંબા ઢાળે ભગવાનને પ્રગટ ભાવે યાદ કરી અને કીર્તનો ગાય. અને જ્યારે કીર્તનો ગાય, એક તો મીઠો એમનો સ્વર હોય, લાંબા ડાળે ભગવાનને યાદ કરી અને કીર્તન ગાતા હોય. બીજા કોઈ વાજિંત્ર ગામમાં તો હોય નહીં, અને એ જમાનામાં પણ ભક્તિભાવથી એ કીર્તન ગાય એટલે વાતાવરણ આખું આમ સ્થિર થઈ જતું. એ કીર્તન સાંભળી અને અર્જણ ભગતને મહારાજની મૂર્તિમાં એકતાર થઈ જવાતું. સવાર સાંજ મંદિરે દર્શને આવવું એ હવે એમનું નિયમ બની ગયું. પણ આ રાઘવભાઈ છે એ કીર્તન ગાતા હોય એટલે અર્જણ ભગત અચૂક ત્યાં હોય. ભગવાનમાં હેત થવા માંડ્યું. દેવરાજ બાપાને આમ નજર પડે ને, મંદિરમાં બધા ભગવાનના ભક્તો બધાય હોય સવાર સાંજ, એટલે રાઘવભાઈ કીર્તન બોલે અને અર્જણ ભગત છે એ એક તાર થઈ જાય, એટલે દેવરાજ બાપાની નજર પારખી ગઈ કે આ છોકરો સાધુ થાય એવો છે. દેવરાજ બાપાએ બહુ સાધુ કર્યા છે. એટલે દેવરાજ બાપા પછી સીધું એમ ન કે છોકરા સાધુ થવું છે એમ, પણ એમની જે આ વૃત્તિ છે એમનું પોષણ કરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે. સત્સંગ કરાવે, બે વાતો કરે, એને હેત આપે, મીઠો આવકાર આપે. ક્યારેક કંઈક કામમાં અટવાઈ ગયા હોય અર્જણ ભગત તો દેવરાજ બાપા પૂછે કે કેમ અર્જણ ભગત, કેમ દેખાણા નહીં? નાની ઉંમર હોય, 13-14 વર્ષની ઉંમર હોય, 15 વર્ષની, એમ કરતા કરતા દેવરાજ બાપાની સાથે પણ અતિશય હેત થઈ ગયું. ધીરે ધીરે દેવરાજ બાપા સત્સંગ કરાવે, વૈરાગ્યની વાત કરે, કીર્તનો કંઠસ્થ કરાવે, અને વૈજનાથ બાપા વ્યાસ જે હતા, ભૂદેવ હતા, સંતો ન હોય ત્યારે કથા વાર્તા કરતા હશે, અને દરરોજ કથા વંચાતી હોય, કંઈ અલગ અલગ પુસ્તક લઈ અને વાંચે, કથાકાર હતા પોતે, અને દરરોજ એ કથા કરે. એમાં મહારાજના સર્વોપરીપણાની, પ્રગટપણાની, મહિમાની એવી એ વાતો કરે, એમના આધારે અર્જણ ભગતના હૃદયમાં મહારાજનો નિશ્ચય, મહારાજની નિષ્ઠા, મહારાજની ઉપાસના, આ બધું દ્રઢ થઈ ગયું. નાનપણમાં કુમળી વયમાં હૃદયને વિશે જે આ સંસ્કારો પડ્યા, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ થઈ ગઈ, એનો લાભ કેટલો મોટો. એક કેનેડાની અંદર એક ભગત છે કે મને ભગવાન ઓળખાણા બહુ મોડા ઓળખાણા, કે મારા 50-60 વર્ષ આમનામ વ્યા ગયા ને પછી ભગવાન ઓળખાણા. એ ગુરુકુળમાં જેમ છોકરાઓ આવે ને નાના હોય અને ઓળખાઈ જાય, એમ મને ઓળખાઈ ગયા હોત તો અત્યારે હું ક્યાં હોત, કે સહેજે છે. પણ એ ધ્યાન રાખીએ તો, નહીંતર તો નાનપણમાં ઓળખાઈ જાય તો ત્યાં ના ત્યાં જોઈએ, અને મોટા થઈને ઓળખાય તોય ત્યાં જોઈએ. નારણદાસ સ્વામી એમને મહારાજની મહારાજનો નિશ્ચય, નિષ્ઠા, ઉપાસના, એ બધું પાકું થઈ ગયું. અર્જણ બાપા, સોરી, દેવરાજ બાપા એ અર્જણ ભગતના સાધુ ગુણોને પારખી ગયા, એટલે ધીરે ધીરે વૈરાગ્યની વાતો કરે. એમાં એક વખત એવું બન્યું, વિક્રમ સંવત 1920ની સાલ હતી, એટલે 14 વર્ષની અર્જણ ભગતની ઉંમર, અને એ વખતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંતોનું મંડળ લઈને અમરેલી પધાર્યા હતા. અમરેલીમાં મંદિરનું કામકાજ ચાલે, અને એ નિમિત્તે ત્યારે 20 દિવસ સુધી ગુણાતીતાનંદ સ્વામી રોકાયેલા. હવે એ વખતે સ્વામીની ઉંમર લગભગ 79-80 વર્ષની હશે, કારણ કે 1841માં સ્વામીનો પ્રાગટ્ય અને 1920ની સાલ વિક્રમ સંવત, એટલે 80 વર્ષ. 80 વર્ષની ઉંમરે સ્વામી જૂનાગઢથી અમરેલી પધાર્યા અને મંદિરનું કામકાજ ચાલે. એટલે કદાચ એ વખતે નાનકડું હરિમંદિર કે પ્લોટ કે એવું કંઈક કર્યું હોય અમરેલીમાં શરૂઆતમાં. આ વાક્યનું બરાબર છે, વાક્યનું મંદિર બાલમુકુંદા સ્વામી કર્યું. આ અમરેલી પધાર્યા હતા સ્વામી, વાક્ય નહીં. અને વાક્યથી આજુબાજુના ગામડામાંથી હરિભક્તો સેવા માટે જતા. એટલે દેવરાજ બાપાએ વાત કરી કે આવી રીતે ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે, અમરેલીમાં મંદિરનું કામકાજ ચાલે છે અને સેવા માટે હાકલ કરી છે, તો હાલો બધાય જાય કે. એટલે જુવાનને બધાય તૈયાર થઈ ગયા. ગામડાની અંદર ભેળા મળીને સંઘ નીકળે. અમરેલીથી વાક્ય લગભગ 12 કિલોમીટર થાય અને અર્જણ ભગત પણ તૈયાર થઈ ગયા કે ચાલો મારે આવવું છે. ગુણાતીતાનંદ સ્વામીનું નામ સાંભળ્યું, હરિભક્તો પાસેથી મહિમા સાંભળેલો, અને એવો એમાંય આવી સેવા, અને સ્વામી પોતે પધાર્યા છે. એટલે અર્જુન ભગત પહેલાં વહેલા વાંક્યાથી અમરેલી ગયા અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન એમને પહેલી વખત 1920 સાલમાં થયા. વિક્રમ સંવત 1920 સાલમાં 14 વર્ષની ઉંમરે સેવા કરી. દેવરાજ બાપા એમણે ખાસ કીધું કે અર્જુન તારે આવવાનું છે, અને ત્યાં ગયા. એટલે ગુણાતીતાનંદ સ્વામી એ બેઠા હોય, એમને કથા વાર્તાનો પ્રવાહ ચાલતો હોય, 80 વર્ષે સ્વામી વાતો કરતા. એવું લખ્યું છે કે ક્યારેક ક્યારેક તો રાત્રિના 2 વાગી જતા, દિવસે સેવા ચાલતી હોય અને સાંજના કથા વાર્તા ચાલે. અર્જુન ભગતને ખૂબ રસ પડવા લાગ્યો. પછી તો દિવસે પણ અહીંયા વાક્ય આવી જાય, ઘરનું ખેતરનું કામકાજ પતાવી અને તરત નવરા પડે એટલે અમરેલી પહોંચી જવાનું. પિતાને આ બધું ગમે નહીં, કારણ કે સત્સંગ નહીં, પણ પિતાને સમજાવે અને કામ ક્યાંય અટકતું નથી, ઘરના કામ પહેલાં પતાવી દે, ઝડપથી પતાવે અને નીકળી જાય. આવી રીતે 20 દિવસ સુધી અર્જુન ભગતે ગુણાતીતાનંદ સ્વામીના દિવ્ય સત્સંગનો લાભ લીધો, સેવા કરી, સંતોને રાજી કર્યા. અને એમની સેવા જોઈ અને ગુણાતીતાનંદ સ્વામી એમને ખ્યાલ આવી ગયો કે છોકરો કોઠા હુજવાળો છે, એમ એવી રીતે કામકાજ કરતા હોય. એટલે નાનું મોટું કંઈ પણ કામકાજ હોય તો સ્વામી દેવરાજ બાપાને કહે કે આવા બધા કામકાજ હોય તો તમે કરાવી દેજો એમ. અને એક વખત તો જૂનાગઢની અંદર ધર્મશાળાનું કામ સ્વામી અહીંયા ચાલુ કર્યું. સંતોની પહેલાં ધર્મશાળા હશે, સાંકડી પડતી હશે, નાની પડતી હશે, એટલે મોટી ધર્મશાળા 3 ખંડવાળી એ કરવાની હતી. ત્યારે સ્વામીએ સંદેશો મોકલાવ્યો હશે, અને એ વખતે અર્જુન ભગત પણ સેવામાં આવેલા એ ધર્મશાળાના કામકાજમાં, બાંધકામમાં. અને ગુણાતીતાનંદ સ્વામીનો સંદેશો આવ્યો છે એટલે અર્જુન ભગત તો આમ અતિ આનંદમાં હરખ ગયેલા થઈ ગયા. પિતા પાસેથી મનાવીને રજા લીધી અને પહોંચી ગયા જૂનાગઢ દેવરાજ બાપાની સાથે. એ પણ 1920 સાલ હતી. ખેડૂતના દીકરા, શરીરે ખૂબ સશક્ત, બાંધો મજબૂત, પાછું બધું કામકાજ કરેલું, અને સૂજ પણ પડતી, ભણ્યા બહુ ઓછું હતા સ્વામી. અર્જુન ભગત એટલું બધું ભણ્યા નહોતા, ગમમાં સ્કૂલ નહોતી, પણ નાનપણથી કામકાજ કર્યા ને એટલે અનુભવ એવડો મોટો કોઠાસૂઝ એવી કે દરેક કામમાં એમની નજર પડે. કસાયેલું શરીર, જૂનાગઢ આવ્યા, એમની સેવા જોઈ અને સ્વામી રાજી થઈ ગયા. એટલે દેવરાજ બાપાએ કહ્યું કે સ્વામી આ અર્જુનના માથે હાથ મૂકો, માથે હાથ મૂકો સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી કે એમની સેવા જોઈને તો અમને કે દિવસનો એનો હાથ પકડીને ખેંચી લેવાનું મન થાય છે કે એવા મોટા સંતની નજર પડી અને સ્વામીએ રાજી થઈ અને માથે હાથ મૂક્યા. એમની સાથે એક જેઠાભાઈ હતા, એ પણ સેવામાં આવેલા, એ બંને સાથે હતા અને બંનેની માથે હાથ મૂકી અને દેવરાજ બાપાને કહ્યું કે આ બંને સાધુ થશે અને બંને સત્સંગના ખૂબ મોટા કામ કરશે, કે અમારું જે કામ બાકી રહી ગયું છે એ બધું એ પૂરું કરશે, કે એ અર્જુન ભગત એટલે નારણદાસ સ્વામી અને જેઠા ભગત એટલે નિર્ગુણદાસ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામીના અતિ કૃપાપાત્ર. વિશેષ ધર્મશાળા દરમિયાન સ્વામીએ કેવી રીતે સેવા કરી, કયા ભક્તો સંતોને રાજી કર્યા એ પ્રસંગો એમનો આપણે આવતીકાલે શ્રવણ કરશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ સદગુરુ નારણદાસ સ્વામી બાળપણમાં આવી સેવાઓ કરી, તક લઈ અને સંતોનો વિશેષ રાજીપો પ્રાપ્ત કર્યો, એવી જ રીતે આપણે સૌ સંતોની સેવા કરી, મહારાજની સેવા કરી, સત્સંગની સેવા કરી વિશેષ રાજીપો પ્રાપ્ત કરી શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધારમાત્મજમ વમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.